ઈચ્છા પર આઘાત પહોંચે અને તેથી મનમાં જે ક્ષોભ થાય છે એનું જ નામ છે દોર્મનસ્ય. વિચિત્ર વિષયોમાં જે સુખનો બ્રહ્મ છે તે જ વિષય લોલુપતા છે. યોગ પરાયણ યોગીના વિઘ્નો શાંત થઈ જાય પછી તે દિવ્ય ઉપસર્ગ પ્રાપ્ત થાય છે, તે સિદ્ધિના સૂચક છે પ્રતિભા, શ્રવણ, વાર્તા, દર્શન, આસ્વાદ અને વેદના. આ છ પ્રકારની સિદ્ધિઓ ઉપસર્ગ કહેવાય છે, જે યોગ શક્તિના અપવ્યયના કારણ હોય છે. જે પદાર્થ અત્યંત સૂક્ષ્મ હોય, કોઈના આચ્છાદન હેઠળ હોય, ભૂતકાળમાં રહ્યો હોય, બહુ દૂર હોય અથવા ભવિષ્યમાં થનાર હોય, એનો ટીક ટીક પ્રતિભાસ થઈ જવું એ પ્રતિભા કહેવાય છે. સાંભળવાનો પ્રયત્ન ન કરવા છતાં સંપૂર્ણ શબ્દો સંભળાય તેને શ્રવણ કહેવાય છે. સમસ્ત દેહધારીઓની વાતોને સમજી લેવી વાર્તા કહેવાય છે. દિવ્ય પદાર્થો વગર પ્રયત્ન કરીએ દેખાયા કરે તેને દર્શન કહેવાય છે. દિવ્ય રસોનો સ્વાદ પ્રાપ્ત થવો તે આસ્વાદ કહેવાય છે. અંતઃકરણ દ્વારા દિવ્ય સ્પર્શોનો તથા બ્રહ્મલોક સુધીના ગંધાદિ દિવ્ય ભોગોનો અનુભવ વેદના નામે વિખ્યાત છે. સિદ્ધ યોગીની પાસે સ્વયં જ રત્ન ઉપસ્થિત થઈ જાય છે અને ઘણી બધી વસ્તુઓ આપે છે. મુખથી ઈચ્છા અનુસાર વિવિધ પ્રકારની મધુર વાણી નીકળે છે. સર્વ પ્રકારના રસાયણ અને દિવ્ય ઔષધિઓ સિદ્ધ થઈ જાય છે. દેવાંગનાઓ એ યોગીને પ્રણામ કરીને મનોવાંછિત વસ્તુઓ આપે છે. યોગ સિદ્ધિના એક દેશનો પણ સાક્ષાત્કાર થઈ જાય તો મોક્ષમાં મન લાગી જાય છે. મેં જેવું જોયું અને અનુભવ્યું એ જ પ્રકારે મોક્ષ પણ થઈ શકે છે. કૃષ્ણતા, સ્થૂળતા, બાલ્યાવસ્થા, વૃદ્ધાવસ્થા, યુવાવસ્થા, વિવિધ જાતિના સ્વરૂપ, પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ, આ ચાર તત્વોના શરીરને ધારણ કરવું, નિત્ય પાર્થિવ અને મનોહર ગંધને ગ્રહણ કરવી એ પાર્થિવ ઐશ્વર્યના 8 ગુણ ગણાવ્યા છે. જલમાં નિવાસ કરવો, પૃથ્વી ઉપર જલનું નીકળી આવું ઈચ્છા કરતા જ વગર કોઈ આતુરતા સ્વયં સમુદ્રને પણ પી જવામાં સમર્થ હોવું, આ સંસારમાં જ્યાં ચાહે ત્યાં જલના દર્શન થવા, ઘડો વગેરે વગર હાથમાં જ જલરાશિ ધારણ કરવી, જે વિરત વસ્તુ પણ ખાવાની ઈચ્છા હોય તેનું તત્કાળ સરસ થઈ જવું, જલ, તેજ અને વાયુ આ ત્રણેય તત્વોના શરીરને ધારણ કરવું તથા દેહના ફોલ્લા, ઝીણી ઝીણી ફોડલી અને ગા વગેરેથી રહિત થવું, પાર્થિવ ઐશ્વર્યના 8 ગુણોને મેળવીને 16 જલીય ઐશ્વર્યના અદ્ભુત ગુણ છે. શરીરથી અગ્નિ પ્રગટ કરવો, અગ્નિના તાપથી દાજવાનો ભય દૂર થઈ જવો, જો ઈચ્છા હોય તો વગર કોઈ પ્રયત્ને આ જગતને જલાવીને ભસ્મ કરી દેવાની શક્તિ હોવી, પાણીથી ઉપર અગ્નિ સ્થાપિત કરી દેવો, હાથમાં આગ ધારણ કરવી, સૃષ્ટિને સળગાવીને પછી જેમની તેમ કરી દેવાની ક્ષમતા હોવી, મુખમાં જ અન્ન વગેરેને પચાવી લેવું તથા તેજ અને વાયુ બે જ તત્વોથી શરીર રચી લેવું, એ 8 ગુણ જલીય ઐશ્વર્યના ઉપયુક્ત 16 ગુણો સાથે જોડવાથી 24 થાય છે. આ 24 તેજસ ઐશ્વર્યના ગુણ કહેવાય છે. મન સમાન વેગશાળી થવું, પ્રાણીઓની અંદર ક્ષણભરમાં પ્રવેશ કરી જવો, વગર પ્રયત્ને જ પર્વત વગેરે મહાન ભારને ઉઠાવી લેવો, ભારે થઈ જવો, હલકા થઈ જવો, હાથમાં વાયુને પકડી લેવો, આંગળીના અગ્રભાગના ટકોરાથી ચોટતી ભૂમિને પણ કંપિત કરી દેવી, એકમાત્ર વાયુ તત્વથી જ શરીરનું નિર્માણ કરી લેવું, એ આ ગુણ તેજસ ઔષધ્યના 24 ગુણો સાથે 32 થઈ જાય છે. વિદ્વાનોએ વાયુ સંબંધી ઈશ્વરના 32 ગુણ સ્વીકાર્યા છે. શરીરની છાયા ન હોવી, ઇન્દ્રિયો દેખાય નહીં, આકાશમાં ઈચ્છાનુસાર વિચરણ કરવું, ઇન્દ્રિયોના સંપૂર્ણ વિષયોનો સમન્વય હોવો, આકાશને ઓળંગવું, પોતાના શરીરમાં એનો નિવેશ કરવો, આકાશને પિંડની જેમ ઠોસ નક્કર બનાવી દેવું અને નિરાકાર હોવું, એ 8 ગુણ અગ્નિના 32 ગુણો મળીને 40 થાય છે. આ 40 જ વાયુ સંબંધી ઐશ્વર્યના ગુણ છે. આ જ સંપૂર્ણ ઇન્દ્રિયોનું ઐશ્વર્ય છે. આને જ ઇન્દ્ર અને અંબર ઐશ્વર્ય પણ કહે છે. ઈચ્છા અનુસાર બધી વસ્તુઓની ઉપલબ્ધિ જ્યાં ચાહે ત્યાં તે નીકળીને આવી સૌને અભિભૂત કરી દેવા, સંપૂર્ણ ગુહ્ય અર્થનું દર્શન થવું, કર્મ અનુરૂપ નિર્માણ કરવું, સૌને વશમાં કરી લેવા, સદા પ્રિય વસ્તુના જ દર્શન થવા અને એ જ સ્થાનથી સંપૂર્ણ સંસાર જણાય, એ 8 ગુણ પૂર્વોક્ત ઇન્દ્રિય સંબંધી ઐશ્વર્ય ગુણો મળીને 48 થાય છે. ચાંદ્ર મસ્ત ઐશ્વર્ય 48 ગુણો થી યુક્ત કહેવાય છે. પહેલાના ઐશ્વર્ય થી અધિક ગુણો વાળો છે, એને માનસ ઐશ્વર્ય પણ કહે છે. છેદવું, ટીપવું, બાંધવું, ખોલવું, સંસારના વશમાં રહેનારા સમસ્ત પ્રાણીઓને ગ્રહણ કરવા, બધાને પ્રસન્ન રાખવા, મેળવવું, મૃત્યુને જીતવું તથા કાલ ઉપર વિજય મેળવવો, એ બધું અહંકાર સંબંધી ઐશ્વર્યની અંતર્ગત છે. અહંકારિક ઐશ્વર્યને પ્રજાપત્ય પણ કહે છે. ચાંદ્રમસ ઐશ્વર્યના ગુણોની સાથે આના 8 ગુણ ભેળવી દેવાથી 56 થાય છે. મહાન અભિમાની કૈશ્વર્યના આજ 56 ગુણ છે. સંકલ્પ માત્રથી સૃષ્ટિની રચના કરવી, પાલન કરવું, સંહાર કરવો, સૌની ઉપર પોતાનો અધિકાર સ્થાપિત કરવો, પ્રાણીઓના ચિત્તને પ્રેરિત કરવું, સૌથી અનુપમ હોવું, આ જગતની પૃથક નવા સંસારની રચના કરી લેવી તથા શુભને અશુભ તથા અશુભને શુભ કરી દેવું, એ બૌદ્ધ ઐશ્વર્ય છે. પ્રજાપત્ય ઐશ્વર્યના ગુણોને ભેગા કરીને આના 64 ગુણ થાય છે. આ બૌદ્ધ ઐશ્વર્યને બ્રાહ્મણ ઐશ્વર્ય પણ કહે છે. આથી ઉત્કૃષ્ટ છે ગૌણ ઐશ્વર્ય, જેને પ્રાકૃત પણ કહે છે, એનું જ નામ વૈષ્ણવ ઐશ્વર્ય છે. ત્રણેય લોકોનું પાલન એની જ અંતર્ગત છે. સંપૂર્ણ વૈષ્ણવ પદને ન તો બ્રહ્મા કહી શકે છે, ન તો બીજા કોઈ એનું પૂર્ણતયા વર્ણન કરી શકે છે, એને જ પૌરુષ પદ પણ કહે છે. ગૌણ અને પૌરુષ પદથી ઉત્કૃષ્ટ ગણપતિ પદ છે, એને જ ઈશ્વર પદ કહે છે. આ પદનું કિંચિત જ્ઞાન શ્રી વિષ્ણુને છે, બીજા લોકો એને જાણતા નથી. એ બધી વિજ્ઞાન સિદ્ધિઓ ઔપસર્ગિક છે, એમને પરમ વૈરાગ્ય દ્વારા પ્રયત્નપૂર્વક રોકવી જોઈએ. આ અશુદ્ધ પ્રતિભાસિક ગુણોમાં જેમનું ચિત્ત આસક્ત છે, એને સંપૂર્ણ કામનાઓને પૂર્ણ કરનારા નિર્ભય પણ ઐશ્વર્ય સિદ્ધ થતું નથી. એટલા માટે દેવતા, અસુર અને રાજાઓના ગુણો તથા ભાગોને જે તણખલા સમાન છોડી દે છે, ત્યાગ કરી દે છે, એને જ ઉત્કૃષ્ટ યોગ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. અથવા એ જગત ઉપર અનુગ્રહ કરવાની ઈચ્છા હોય તો તે યોગ સિદ્ધિ મુનિ ઈચ્છા અનુસાર વિચરે, આ જીવનમાં ગુણો અને ભોગોનો ઉપભોગ કરીને અંતે એને મોક્ષની પ્રાપ્તિ થશે. હવે હું યોગના પ્રયોગનું વર્ણન કરીશ. એકાગ્ર ચિત્ત થઈને સાંભળો. શુભકાળ હોય, શુભ દેશ હોય, ભગવાન શિવનું ક્ષેત્ર હોય, એકાંત સ્થાન હોય, જીવ જંતુ ન રહેતા હોય અને બીજા કોઈ વિઘ્નની સંભાવના ન હોય, એવા સ્થાનમાં સુંદર ભૂમિને લીપી પોતીને ગંધ અને ધૂપથી સુવાસિત કરી ત્યાં પુષ્પો બિછાવી દો, ચંદ્રવો વગેરે બાંધીને એને વિચિત્ર રીતે સજાવી દો તથા ત્યાં કુશ પુષ્પ સમિતા, જલ ફલ અને મૂલની સુવિધા હોય, પછી ત્યાં યોગનો અભ્યાસ કરે, અગ્નિ પાસે, જલની સમીપે અને સૂકા પત્તાના ઢગલા ઉપર યોગાભ્યાસ ન કરવો જોઈએ. જ્યાં ડાંસ અને મચ્છરો ભરેલા હોય, સાપ અને હિંસક જંતુઓની અધિકતા હોય, દુષ્ટ પશુ નિવાસ કરતા હોય, ભયની સંભાવના હોય તથા જે દુષ્ટોથી ઘેરાયેલો હોય, એવા પ્રદેશમાં પણ યોગાભ્યાસ ન કરવો જોઈએ. સ્મશાનમાં ચૈત્ય વૃક્ષની નીચે, સાપના દર પાસે, જીર્ણ શીર્ણ ઘરમાં, ચોરામાં, ચાર રસ્તે, નદી નદ અને સમુદ્રના તટ ઉપર, ગલી અથવા સડકની વચ્ચે, ઉજ્જળ ઉદ્યાનમાં, ગોષ્ઠ વગેરેમાં, અનિષ્ટકારી અને નિંદિત સ્થાનમાં પણ યોગાભ્યાસ ન કરવો જોઈએ. હવે શરીરમાં અજીર્ણ પચાનું કષ્ટ હોય, ખાટા ઉડકાર આવતા હોય, વિષ્ટ અને મૂત્રથી શરીર દૂષિત હોય, શરદી થઈ હોય અથવા અતિસારનો પ્રકોપ હોય, અધિક ભોજન કરેલું હોય અથવા અધિક પરિશ્રમને કારણે થાક લાગ્યો હોય, ત્યારે જ્યારે મનુષ્ય અત્યંત ચિંતાથી વ્યાકુળ હોય, ત્યારે અધિક ભૂખ તરસ પજવતી હોય, ત્યારે ગુરુજનોના કાર્યમાં વ્યસ્ત હોય, ત્યારે એવી અવસ્થામાં પણ યોગાભ્યાસ ન કરવો જોઈએ. જેના આહાર વિહાર ઉચિત અને પરિમિત હોય, જે કર્મમાં યથા યોગ્ય સમુચિત ચેષ્ટા કરતો હોય તથા જે ઉચિત સમયે સૂતો જાગતો હોય અને સર્વથા આયાસ રહિત હોય, એને જ યોગાભ્યાસમાં તત્પર રહેવું જોઈએ. આસન મુલાયમ, સુંદર, વિસ્તૃત અને બધી બાજુએથી બરાબર હોવું જોઈએ અને પવિત્ર હોવું જોઈએ. પદ્માસન અને સ્વસ્તિકાસન વગેરે જે યૌગિક આસનો છે, એ ઉપર પણ અભ્યાસ કરવો જોઈએ. પોતાના આચાર્ય પર્યંત ગુરુજનોની પરંપરાને ક્રમશઃ પ્રણામ કરીને ગળું, ડોક, મસ્તક અને છાતીને સીધી ટટ્ટાર રાખે, હોઠ અને નેત્ર જોરથી બીડેલા ન હોય, માથું થોડું ઊંચું હોય, દાંતોથી દાંતોનો સ્પર્શ ન કરે, દાંતના અગ્રભાગમાં સ્થિત થયેલી જીભને અવિચળ ભાવતી રાખો, એડીઓથી બંને અંડકોષ તથા પ્રજનેન્દ્રિયની રક્ષાપૂર્વક બંને જાંઘોની ઉપર કોઈ પણ યન્ન વગર બંને ભુજાઓ રાખો, પછી જમણા હાથના પૃષ્ઠભાગને ડાબા હાથની હથેળી ઉપર રાખીને ધીરે ધીરે પીઠને ઊંચી કરો અને છાતીને આગળ કરીને સુસ્થિર કરતા નાસિકાના અગ્રભાગ પર દ્રષ્ટિ જમાવો, અન્ય દિશાઓ તરફ દ્રષ્ટિપાત ન કરો, પ્રાણનો સંચાર રોકીને પાષાણવત નિશ્ચલ થઈ જાઓ. પોતાના શરીરની અંદર માનસ મંદિરમાં હૃદય કમળના આસન પર પાર્વતી સહિત ભગવાન શિવનું ચિંતન કરીને ધ્યાન યજ્ઞ દ્વારા એમનું પૂજન કરો.